એમની અનુભૂતિ ની વાત કરે છે, એમની જે અનુભૂતિ છે એમનાથી જે થઈ હોય એ એમ કે છોડી દેવી કે ભોગવવી એમ થઈ અનુભૂતિ જે કઈ અનુભૂતિ થઈ કઈ થાય છે. બાંધવા માટે તે જે પ્રેરણા થયા કે તે અનુભૂતિ જે એમને થઈ તે અનુભૂતિ ઉપભોગ કરવો કે એમ કે છોડી દેવી. પેલી અનુભૂતિ તમારી પોતાની કરો, સ્વતંત્ર થાવ, પછી લોકહિત ના કામ કરો. પોતે પોતાનું હિત કર્યું ના હોય માણસ કોઈ લોકહિત નું કરી શકતો? જે પોતાનું હિત કરે તે જ બીજાનું હિત કરી શકે. પેલા તમે શું કહો છો? પોતાનું હિત કરે પોતાના હિત એટલે પોતાનું હિત કર્યા છે, બીજાનું હિત થાય નહીં. તમારું પોતાનું હિત કર્યા કરો, પોતાનું કલ્યાણ, પોતાનું હિત, પોતે સ્વતંત્ર થાય, ભગવાન પણ ઉપરી ના હોય એવી સ્થિતિમાં રહેવું જોઈએ. હમણાં ચાણોદ ગયો હતો ત્યારે 9 થી 12 લગી અમે તમારા એમના ફોટા પાસે જ આનંદમાં જ રહેલા, અને તે વખતે સુગંધી આવેલી અને એમની હાજરી દર્શાવી હતી. હમણાં ચાણોદ ગયેલા ત્યાં 9 થી 12 આપના ફોટા સમક્ષ બેઠેલા, અને તે વખતે એમને ખૂબ આનંદ થયેલો અને સુગંધી આવેલી ત્યાં. જેટલા બધા સાથે બેઠેલા બધાને એવો અનુભવ થયેલો, એમને બધા એવું થયું કે દાદા જે સત્સંગ છે એ પ્રમાણે જ આપણે કરીએ. એ બધાને એમની આપણી હાજરી વર્તાય છે, હાજરી નિરંતર બધા હજારો 10-10 હજાર માણસો ને એમને નિરંતર દાદા હાજર રહ્યા જ કરે નિરંતર. જો એક ત્રણ વાર જુલાઈ ની વાતચીત કરે તો જ માણસ દુઃખ જાય ને, દુઃખ જાય નહીં. એને સર્વત્ર દુઃખ ના થવું જોઈએ, એક ચિંતિત માત્ર દુઃખ ના થવું. સંસારમાં રહેવા છે તો દુઃખ કરે નહીં. એનું નામ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? વિજ્ઞાન. આ બીજી બધું ઠીક છે. બધી બધું લૌકિક જ્ઞાન એમાં દોઢ ધામ કર્યા કરે અને મનમાં માને મને કશું મળ્યું છે એવું અનંત અત્યાર સુધી સંતોષથી જીવે છે લોકો. પણ જયારે કોઈ સંખ્યા છે નબળી બારે પડે છે ફેર મળે ત્યારે પોતાની નબળી બારે પડે બધી ફેર ક્યાં મળી જાય છે. તો અગર તો 5-6 હજાર ગજું કપાઈ જાય ને તારે ખબર પડે જ્ઞાન સારું કેવું થતું. ખબર ને એટલે આ જગત શું છે, અલૌકિક માં શું છે અને અલૌકિક માં શું જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? આખું જગત ના લોકો બધા જાતે ભગવાને આ બનાવ્યું. એટલે હું આ ભગવાન કુંભાર મુ છે ને એવું તમે સમજ્યા છો? બોલ બોલતો હશો ભગવાન એવું બનાવ્યું છે. પણ લૌકિક રીતે બરોબર છે, લૌકિક ની વાત બરોબર છે. લૌકિક માં તો એવું જ છે ને, નહીં અલૌકિક માં નથી એવું. શું કહે? એટલે લૌકિક એટલે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, એટલે લૌકિક છે, નોટ બાય ફેક્ટ. વાસ્તવિક વાસ્તવિક માંથી વર્લ્ડ ઇઝ ઇટ પઝલ, ઇટ સેલ્ફ પઝલ. એટલે જાતે જોઈને બોલું છું, આ કઈ પુસ્તક લેવા નથી દેખાતી જ નથી. પુસ્તક નું કઈ દેખાતું નથી અંદર. પુસ્તક ચાલે ને, પુસ્તક માં હોય શું નથી, કશું હોતું નથી. પુસ્તક માં ફક્ત સાધના માર્ગ હોય છે, સાધના માર્ગ અભ્યાસ ની વાત છે, સાધન છે પુસ્તક. સાધ્ય વસ્તુ નથી, સાધના હોય છે. કઈ વાતચીત કરો, તમારી કરે કરો. And also I met and I was very much at peace when I saw you, when I met you. But the specific question that I have, that in order to have peace of mind for each and every day and not to have desire, you know, a man has got many desires. Sometimes he wants that his son should be given the best, sometimes he thinks that he should get the best, So all these worldly desires are coming in the way to attain peace. So what recommendation or what suggestion you would give for a person like me, that I am running into these two extremes, that on the one hand, you see, I have my family, I want to do something better for them, or I want to do something for my own, you know, betterment. But then, in order to stabilize my own personality, what should I do in my daily life to attain, you know, maximum peace? આપને આનંદ મળેલા અને આપને જોવાથી, આપની પાસે બેસવાથી કે મને ઘણી શાંતિ મળી. એમનો એક પ્રશ્ન છે કે માણસે જીવનમાં દરરોજ ના દરરોજ શાંતિ કાયમ મળે એ માટે શું કરવું જોઈએ? કારણ કે એને પોતાની ઘણી બધી સંસારિક ઈચ્છાઓ હોય છે, પોતાના પુત્રને સારું થાય, પોતાનું સારું થાય, એવી બધી ઈચ્છાઓ હોય છે. એટલે મારા જેવા માણસે બે એક્સ્ટ્રીમિટી છે, આ જગતની બધી ઈચ્છાઓ છે, કુટુંબાદીની, બીજી પોતાની પર્સનલ, અને આ બાજુ પોતાને શાંતિના માર્ગે જવું છે. તો આપ એના માટે કયો રસ્તો સૂચવો છો? બે રસ્તા છે, ટેમ્પરરી શાંતિ જોઈએ છે, પરમાનન્ટ. પરમાનન્ટ પરમાનન્ટ પરમાનન્ટ જોઈએ તો પછી પરમાનન્ટ છે, અને ટેમ્પરરી જોઈએ ટેમ્પરરી બે છે. પરમાનન્ટ એટલે, પરમાનન્ટ એટલે પછી તમને કોઈ ગાળ ભળે તો અસર ના થાય, ગજુ કપાઈ જાય પાસે જાય તો કશું અસર ના થાય, નિર્દ્વંદ્વ રહી શકે. કેવું ગુજરાતી ઓછી પાડે, પરમાનન્ટ જોઈતું હોય તો મારી પાસે આવજો મુંબઈ, પછી તને પરમાનન્ટ આપી, પછી તાર વધો અને સ્ત્રી સાથે છોકરા સાથે ખાવ પીવો મોજ કરો અને પરમાનન્ટ ભલે પછી વાઈ નીકળે રહો, છોકરા ફાઈ પરમાનન્ટ છે, પણ અલૌકિક વસ્તુ જાણ્યા છે. પરમાનન્ટ નો દરવાજો કોઈ ખોલી શકે નહીં. પરમાનન્ટ નો જે દરવાજો છે એ સ્ટ્રોંગ રૂમ છે, એનું તાળું કોઈ ખોલી શકે નહીં. જ્યાં અલૌકિક થી બધી જાણ્યા છું, જગત કેવી રીતે ઉભું થયું, કોણે ઉભું કર્યું, કેમ ચાલે છે, કોણ ચલાવે છે, બધું જાણે તેના હાથમાં ચાવી હોય. બીજું ચાવી પછી આખું જગત ભગવાને બનાયા અને ભગવાન એ કરતા હે, પોતે કરે ભગવાન એ કરે, કહેતો શું કહે બધું વિરોધાભાસ, છોકરા અને તુહી તુહી એટલે ભગવાન જુદો, તું જુદો એટલે પહેલે છ નવું શું છું, હું જ છું હોવું જોઈએ, શું કહ્યું? કારણ કે ભગવાન તો તમારું સ્વરૂપ છે, ભગવાન બીજી કોઈ વસ્તુ નથી, તમારું સ્વરૂપ છે. શું છે? તમારી સેલ્ફ છે ભગવાન. શું નામ છે તમારું? હરિ કૃષ્ણ. હરિ કૃષ્ણ. હરિ કૃષ્ણ ખરેખર હરિ કૃષ્ણ છો? શું છો ખરેખર? શું છો? માય ને બીજ હરિ કૃષ્ણ હું જાય છે. માય નેમ બોલું હાઈ કોણ? માય નેમ હરિકૃષ્ણ. માય કે છે કોણ બોલે છે? કોણ હોય, કોણ છે આ? દેટ ઇઝ માય ફિઝિકલ પ્રેઝન્સ. એટલે કે છે આ ફિઝિકલ જે પ્રેઝન્સ છે એ છે આ? ના, હરિકૃષ્ણ તો, હરિકૃષ્ણ તો એનું નામ છે ભાઈ, તમારું નામ છે હરિકૃષ્ણ, તમે પોતે નહીં. માય નહીં એવી જ હરિકૃષ્ણ, તમે પોતે જુદા, હરિકૃષ્ણ જુદો. જ્યાં માય આવે તો વચ્ચે બે બે જુદા હોય ત્યારે માય આવે વચ્ચે. માય વત એટલે આ અને વત બે જુદા છે નહીં? એવું માય ને એમ એવું આપણે એને નામ બે જુદો હોય. એટલે પોતાનું સેલ્ફ રિયલાઈઝ, પોતાના સ્વરૂપનું ભાન, સ્વરૂપનું જ્ઞાન, પોતાનું સ્વરૂપ એ જ ભગવાન છે. પોતું પછી ચિંતા ના થાય. કોણ ચલાવે છે આ દુનિયામાં? કોઈ માણસ એવો પાછો નથી જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. તમે કઈ શક્તિ ના આધારે ચાલો છો, શું કરી શકો છો એ સમજ્યા વગર ઠોકા ઠોક ચાલે અને આનો આરોપ નથી આવતો. સ્વામી કિનારે જવા ફરક હોમો કિનારો એને કિનારો કસતો જ નથી. હોમો કિનારો કઈ ગયા પણ એને કિનારો કસતો જ નથી. અનંત અવતાર થયા ભટાય. કોઈ અવતારમાં મુક્ત પુરુષ ભેગા થાય તો જેને ભગવાન પણ રસ થઈ ગયેલા હોય ત્યારે આપણો દાડો દાડો મુક્ત પુરુષ ને ભગવાન રસ થઈ ગયેલા હોય. તમારે પરમાનન્ટ આવજો એની જોડે. મંદિર કેવી રીતે બદલ થયું છે? ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ વિજ્ઞાન થી ઉભું થઈ ગયું છે. કૃષ્ણ ભગવાન ગીતા બધું બહુ કહેવા માંગ્યું પણ લોકો સમજે તો કૃષ્ણ ભગવાન બહુ કર્યું. લોક ની ભાષા લઈ ગયા ભગવાને ઊભું કર્યું. કૃષ્ણ ભગવાને ઊભું કર્યું. કૃષ્ણ ભગવાન નવરો છે આવું કરવા માટે. ભગવાન છે તો નારાયણ છે એવો ધંધો કુંભારનો ના કરે. મને બનાવવું પડ્યું નથી. કોઈ અનાદિ અનંત છે. શું છે? અનાદિ અનંત. કોઈ ગાળે કોઈ બનાવવું પડ્યું નથી. અને ભગવાને બનાવે ભગવાને બનાવે લોકો મગજ બીજાના ખલાસ થઈ જાય. એટલે સાચું જોઈએ બધું કામ કરજો. આવું આવું અનંત દેવતા પૈસા એ બગડ્યા ધૂળ દળી શક્તિ એ બગડી વેળ થઈ જાય છે. આ દુનિયામાં માર ખાવાના શોખીન કયા દેશમાં છે? માર ખાવાનો શોખ અમને ભણાવો. હિમાલય ઘોડા ક્યાં દોડ્યા છે? આ લોકો કોણ છે જાણો? તમે નિરંતર ધનશીરે પાડનારા મન વચન કયા છે? અને જગત ના કલ્યાણ માટે જન્મેલા છે. માટે જોવા જરા વિચાર કરો. એમને પૂછો તમને શું કોઈ અડગત છે? એટલું પૂછો. બાકી આમ પૈસા ભે લઈ જશે. લોકોના પૈસા સાહેબ રહેશે. જતો પૈસા ખોટો હોય છે. માર ખાવાની સાથે ચાતી હશે. કેમ હશે? આપડે ગાડા છે. તમને કેમ લાગે? સર્વે ગાડા છે બધા. વીસ હજાર મારી પાસે માર ખાવાનું. લાકડી કોઈને મારું તો એ કહે છે એમ મારે. અને તમે મારો છો તો કે તાલ માં પણ મારો. કે માર માં કેટલો ભેદ છે? મારતા તમે એ સ્ત્રી તમારું પોતાનું નતું. અને આ બધા જે માર ખાતા હતા કોઈ જાતનું દુઃખ દાદા એ રાખ્યું નથી. વર્લ્ડ માં કોઈ દાડો ક્યારે આવવાનું નથી દુઃખ. તો પછી હવે દાદા જે કરશે કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં. ભગવાન કૃપા છે. જરૂરિયાત વસ્તુનો યોગ કરી આપે અને તે પછી સાચવે. બીજી વાત એક ટપલી માર્યું હોય તો ચીડે જાય, મને કેમ માર્યો, મને કેમ રાખી રાત ઝઘડો કરે, રાતે કરે ગુજર નહીં હોય. કબીર સાહેબે કહ્યું કે આવટ ગાડી એક બે ઉલટ હોય અને કહે કબીરવાન ના ઉલટીએ તો રહે એક આવત ગાડી એક ઉલટ હોય અને કહે કબીરવાન ના ઉલટ થી રહે એક છીએ, આ ભાવ તેનામાં વારે તે કઈ પરમ તત્વ ને જાણે નહી તો પછી હોટારીઓ થાય ને મારા મારીઓ થાય ને હું પર ઉડી જાય અને સીધો રામોલો આવત ગાડી એક હૈ ઉલટ ગાડી અને ગાડી અને સહજ કબીરા પાછી ના આપો તો એક ની એક જ રે, ગાર કોક ભણે તો એને પાછી જો તમે ના આપો તો એ એક ની એક રે અને પાછી આપો તો અનેક થઈ જાય, પાછી આપો તો અનેક થઈ જાય. હા થઈ જાય મોટા મોટા બુદ્ધિશાળી એક થયા હોય સંત પુરુષ કરી શકાય, મોટા મોટા જબરદસ્ત આમાં બહુ ભેદ સમજવાનો તો બુદ્ધિ માં તોય બુદ્ધિ માં હજુ આગળ બુદ્ધિ છોડીને પછી આગળ જવું પડશે, બુદ્ધિ છોડીને આગળ જવું પડશે, જયારે બુદ્ધિ પૂર્ણ થઈ છે આ બુદ્ધિ ખલાસ થઈ જશે. તો તેથી અમને કહ્યું કે મેરી વાણી ખાંડેકી ધારા જો ઉતરે છો ગહે પાર પાર, એ ખાંડા ની ધાર જેવી વાણી છે ને કે બુદ્ધિ જતી રહે તાર મીઠી થાય, શું થાય દ્રાસ જેવી થાય. બાકી મોટા મોટા સંતો સાહેબે કહ્યું કબીરા સબ જગ નિર્ધન, ધનવંતા ના કોઈ, ધનવંતા કોઈ જાણીએ, જાકે રામ નામ કયો. સાહેબ ની આ જે વાણીઓ છે અલૌકિક, બહુ અંદર ઉતરવાની છે. આજે પહેલો જે સંતો આત્મા જુદો છે, આ બધી કલ્પનાઓ વર્તે છે ને, ગોચ્યા કાઢવાની કે ના કાઢવાની, ધોળા લુગડા કરવાની, ભગવાન કરવાની, બધી કલ્પનાઓ થી આત્મા જુદો છે. હા કલ્પનામાં ફસાઈ રહી બિચારું. અરે દયા પાત્ર છે, કરુણા પાત્ર, જ્ઞાની અને કરુણા કાઢી જ્ઞાની ભગવાન આખો દાડો છે તે માસ ના તરફડે તરફડ્યા કરે, જ્ઞાની કરુણા ખાધી છે અને પોતાની પાસે નિધન અને પોતાની પાસે ભંડાર, મહાન ભંડાર છે, પણ શું કોણ ખોલી આલે. એનું પ્રમાણ શું પ્રગટ થયેલું હોય છે કે અમે પ્રગટ, તમારા પ્રગટ થયેલું છે એ કે એનું પ્રમાણ. કે બે બે જણ બોલે, પોતે ગોંડો બોલે, પોતે જેમ છે તે બોલે, પણ તો ગોંડો બોલે અને જે યથાર્થ છે તે બોલે. પ્રગટ નું પ્રમાણ આટલું કે બોલે છે કે નહીં બોલે છે, એ કે અમે પ્રગટ થયા છે. શું કહ્યું તો આપણે તપાસ કરી ગયા, મેં હોસ્પિટલ લઈ જાઉં તો દવાખાના ડાક્ટર શું કહે છે, તો પોતે ગોંડો બોલે, પોતે યથાર્થ બોલે, બીજો વસ્તુ કોઈ સંદાસ જવાની શક્તિ નથી, બોલે જ નહીં, અક્ષરે ના બોલાય. તેથી અમે કહીએ છીએ ભગવાન પણ અમને વસ થઈ ગયેલો, તમે મુક્ત પુરુષ છે. અચ્છા, મનનું સ્વરૂપ શું? આ મન છે, માણસ એક જગ્યાએ બેઠો હોય, અગર સૂતો હોય, અને મન દેશ દેશાંતરોમાં ફેર્યા કરે છે, ખરું ને? દરેકને સમજણ છે આ વાત, દરેકનું મન છે. હે, બધાને મન હોય? હા, બધાને મન છે, મન એક જ છે. અને દરેક ઠેકાણે જેમ આત્મા છે એમ છે. એક શું છે? મન. મન મન એક જ છે. મન દેશ દેશાંતરોમાં ફર્યા કરે છે, મનનું સ્વરૂપ શું છે? એટલે હું આપને પૂછું છું કે મનનું સ્વરૂપ શું છે? અરે આ લોકો જાણતા નથી મનનું સ્વરૂપ. હિન્દુસ્તાન નો એક ભાવ જાણતો નથી કે આ મન કહેવાય. મન કેવું હોય? આ શરીર માંથી બહાર ના નીકળે એનું નામ મન. અને બહાર ભટકે છે એમ કે છે એટલે સમજતો નથી, ખબર છે ને? મન બહાર ભટક બહાર જઈ શકે નહીં, ઘરને આની બહાર નીકળે ને લોકો યોગ્ય પેસો રે, શું કહ્યું? સમજે ને? એટલે મન બહાર કોઈ દાડે ભટક બહાર નીકળ્યું નથી આ શરીર ની બહાર. એ મનનું સ્વરૂપ, અને તે પોતે ફિઝિકલ છે. પછી એ તો નાનો નથી, બિલકુલ જડ છે. જડ છે, હા. હવે બહાર જે ફરે છે, જે ભટકે છે, એ ચિત્ત ભટકે છે. ચિત્ત ભટકે છે. શું ભટકે છે? ચિત્ત ભટકે. ચિત્ત મિત્ર ચેતન છે. શું છે? મિત્ર ચેતન. મન ચેતન નથી, મન અચેતન છે. અને ચિત્ત મિત્ર ચેતન છે. ત્યાંથી ભટકીને જાય સુરત, અને ખોટું કહીને ઘરમાં જઈ અને ઓફિસનું સાથે ખુરશી વુરશી બધું જોઈને પાછું આવે. ખુરશી હોવ દેખે, કારણ મિત્ર ચેતન છે એટલે દેખે છે. એટલે આ ચિત્ત ભટકે છે. લોકો મન ભટકે છે, બાળો ખબર જ નથી હોતી, લોકો સંતો ને ખબર. મન થી ચિત્ત નું સ્વરૂપ જુદું નથી. મન થી ચિત્ત નું સ્વરૂપ જુદું નથી. જુદો સજ્જન જુદો છે. આ નથી જુદ માનતા ને, તે જ સમજણ નથી. એક અત્યારે સમજણ નથી, તેથી આવું બને. મન ને ચિત્ત ને તો બે ને બિલકુલ ખબર નથી. પેલું નિશ્ચય ચેતન, પેલું અચેતન, બે ને શું લેવાય? મન, મન નો ધર્મ તો સંકલ્પ વિકલ્પ કરવાનો છે ને. મન નો ધર્મ સંકલ્પ વિકલ્પ કરવાનો નથી, મન નો ધર્મ વિચારવાનો છે. શું છે? અને ચિત્ત નો ધર્મ ખરી રીતે વિચારવાનો મન નો ધર્મ નથી. ના ના, ખરી રીતે મન નો વિચારવાનો ધર્મ નથી. મન તો નિરંતર સ્પંદન થયા કરે છે. શું થાય છે? સ્પંદન થાય છે, અને અહંકાર બુદ્ધિ વાંચે છે. શું વાંચે છે? વાંચે એટલે સારું હોય, સારું હોય સ્પંદન તો તેમાં તન્માયાકાર થાય, ખરાબ હોય ત્યારે પછી મને ખરાબ વિચાર આવે. શું થયું? મનમાં વિચારે હોતો નથી. આ મન જયારે સ્પંદન થાય, તે કહે બુદ્ધિ અહંકાર એને વાંચી અને પોતાને સારું લાગે તો તન્માયાકાર થઈ જાય. શું થઈ જાય? તન્માય. વિચરે, પોતે વિચરે તારે વિચાર કહેવાય. શું કહેવાય? નહીં તો વિચાર જ ના હોય તો સંકલ્પ વિકલ્પ તો હોય. સંકલ્પ વિકલ્પ તો ભાઈ ઊંડો સંકલ્પ વિકલ્પ ક્યારે કહેવાય? યોનિમાં બીજ પડે તારે. શું કહ્યું? યોનિમાં બીજ પડે આવતા ભાવનું તારે સંકલ્પ વિકલ્પ કહેવાય. એટલે આ મનમાં, મનની અંદર આત્મા તન્માયાકાર થાય એટલે આ અહંકાર ને તારે બીજ પડે. શું થાય? ખબર ને? અને જુદો રહે તો બીજ ના પડે તો સંસ્કાર કરી શકો. મન થી જુદો રે એને સંસાર કરી શકો. મન થી જુદો રે તો સંસાર છે જ નહીં. જાણે ઉભો જ ના થાય ખરી? એ જડ છે, મન તો જડ છે. આ જડ છે, પણ ચિત્ત જે છે એ ચેતન પણ છે. ચિત્ત ચિત્ત અર્ધ મિત્ર ચેતન. હા, પાપો ભસ્મીભૂત કરી આપે, પાપો ભસ્મીભૂત ગોટો વાળી નાશ કરી આપે. કૃષ્ણ ભગવાન કહ્યું કે જ્ઞાની એ મારો આત્મા છે અને તે પાપો નો ગોટો વાળી સર્વસ્વ નાશ કરી આપે. તેનાથી પાપ નો ગોટો વાળી નાશ કરે કે જ્ઞાનાગ્નિ થી અગાડી છે. એ કઈ ગંગાજી માં ડૂબવા મારા થાય નહી, ગંગાજી નો ચૂતકી ચૂત થયું નથી ને. એ છે તો બુદ્ધિ શું છે? બુદ્ધિ નિર્ણય શક્તિ આપે આપણી. તો અહીંથી જવું હોય ચોરાબેને તો મન વિચાર કરે તેમાં જઈશું, રિક્ષામાં જઈશું, ચાલતા જઈશું, કોકની જોડે જઈશું. પછી આ બધા મન વિચાર કરે ને પછી છેડ બુદ્ધિ નિશ્ચય કરે ના ચાલતું જ જવું. કદું વાર છે તારે બુદ્ધિ કહેવાય, નિશ્ચય કરે, નિર્ણય કરે. આત્મા તો શબ્દ લખતો નથી આવડતો આપડા સંતો ને, શું કહ્યું? અને કે છે અધ્યાત્મ ગણીએ છીએ, અધ્યાત્મ લખતા ના આવડે તમે. અધ્યાત્મ એનું નામ કહેવાય કે આત્માના સન્મુખ થાય એનું અધ્યાત્મ. આત્માના વિમુખ લોકો અધ્યાત્મ કેમ કહેવાય? એ તો આત્માના વિમુખ છે એના પાસે અધ્યાત્મ. મહાપુરુષો કહે છે કે મનુષ્ય બુદ્ધિ માનવી, મનુષ્યની મનુષ્ય જેટલી બુદ્ધિ, દેવે દેવ જણાય, બરોબર. ઈશ્વર બુદ્ધિ આવે અંતરે, અંતરમાં જો ઈશ્વરની બુદ્ધિ આવે ભગવાનની તો આપો આપ જણાય. મનુષ્ય ની બુદ્ધિ મનુષ્ય પૂરતી હોય છે, દેવો ની દેવો જેટલી હોય છે. મનુષ્ય ની બુદ્ધિ મનુષ્ય જેટલી હોય, દેવો ની બુદ્ધિ દેવો જેટલી હોય, અને ઈશ્વર ની બુદ્ધિ અથાક છે. એ જો આવે તો કે છે કે વસ્તુ વાક્ય ખોટા થયા એટલા જે ખોટા કદી સાહેબ લાગે તો હા કેવા થાય. કદી સાહેબ ડિગ્રી વાળો વાંચ્યા બુદ્ધિ વગર તો પરમેશ્વર પાસે જવાય જ નહીં ને. બુદ્ધિ મારામાં છાંટો નથી, સત્ય બુદ્ધિ આવે મારામાં બુદ્ધિ નો છાંટો નથી. તો વાત કેવી રીતે થાય, બોલાય કેવી રીતે? હા, તો બોલાય કેવી રીતે બુદ્ધિ નો હોય તો? કોણ બોલે છે એ જ સમજવા જેવું છે. એ તો જાણે જયારે અંતસ્કરણ મટી જાય, આ વાંચનાલિંગ છે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એ નવું વાંચનાલિંગ છું. એ વાંચનાલિંગ નિર્વાચન થાય એટલે ઈશ્વર બોલે છે. બધી તો પરમેશ્વર બોલે છે. ઈશ્વર બોલતો ના, ઈશ્વર બોલે તો કઈ હજાર આ બોલે મારે બોલે કોણ? હા હા, મારા અહીંથી ઉઠું ને તા મારા જેવું બોલે છે. તા કઈ હજાર ભગવાન બોલનારા કઈ હજાર ના એટલે લોકોને ભાન વગર ને ઈશ્વર બોલે છે. ઈશ્વર વાન કર્યું ઈશ્વર ને સમજતા સમજ્યા તો બોલતો કરશ ને ખબર. આમ તો બોલ શું થશે, જાનવર તો છે ના બોલતો. ઈશ્વર ને ઓળખ્યા છે, અત્યારે બોલશે નહીં. પાણીલો છે, કુવાળો છે, કે વાંટો છે, કે એવું તો સમજ્યા વગર બોલ બોલ કરશો નહીં તો માર્યા જશો. ઈશ્વર એવો છે નહીં, કલ્પના ની બહાર છે. શું છે એ તો અવાચ્ય પદ છે, એ કોઈ વાણીમાં બોલાય એવું નથી. પછી સારું બોલો ખરું. તો પછી આ બોલ્યા વિના કોણ જાણે? આ બોલ્યા વિના જાણે કેવી રીતે? પછી આ બોલ્યા વિના જાણે કેવી રીતે? આ બધા જાણે કેવી રીતે? આપ ન બોલો કઈ તો ઉપદેશ કેવી રીતે આપી શકાય? બોલતો નહીં, કોઈ બોલ્યો જ નથી. આ લોકો પૂછજો, ઉપદેશ કેવી રીતે? એ ચશ્મા કાઢ્યો નહીં દેખાતું હવે, હું બોલ્યો જ નહીં પર હવે. એ તો સમજણ પડે તો કામ થઈ જાય. આ કોણ બોલે છે તમે કહું? આ વક્તા કોણ છે? તમે શ્રોતા છો અત્યારે. આ વક્તા ઓરિજિનલ ટેપ રેકર્ડ છે અને હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. આ ઓરિજિનલ ટેપ રેકર્ડ શું બોલી રહી છે એને હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ સમજ પડે ને? કોઈ માણસ બોલી શકે નહીં આ વર્લ્ડ માં, ગધેડી પણ બોલી શકે નહીં. એ બધી ત્યાં આગળ કરો છો પણ આ પોહાન વગેરે હું બોલ્યો, હું બોલ્યો શું સાહેબ? આપણું કપાળ બોલ્યો કંદા કરવાની શક્તિ નહીં. તો હું આમ કરે લોકોને ઠગી ઠગી ધમકાવી નાખે લોકોને જમતી ના દેવા દીધા. પોતે હમસ્તા ના કહી દઉં કે મને સમજણ નથી બાર, તમારે મને ખાવા આપવું જ આપો. શું કહ્યું? લોકો છેતરાય નહીં ને. આ તો બોર્ડ મારે 1008 તો તેમાં કાગડો નામું હોય અને પરમહંસ ની વાત કરે. પરમહંસ ની વાત કરે? હા વાત કરે. તેથી અમે પરમહંસ ની બધા વાતો જ કરે છે. હા વાતો બધી ખાલી વાતો જ કરે. લાડવા થઈને હાથ ફેરવે એમને પરમહંસ. આવું ના હોવું છે હિન્દુસ્તાન ના દેશ માં. આવી દશા થઈ? હા આ દશા થઈ છે. કેવી ભયંકર દશા થઈ? બધા કે પરમહંસ થઈ. એટલે આ તમે કોણ બોલે છે તમે? ઓરિજિનલ ટ્રેકર તમારી ટ્રેકર બોલે. પણ તમને જ્યાં સુધી અહંકાર ને મમતા છે ત્યાં સુધી હું બોલું છું હોય. પણ મારે તો અહંકાર મમતા જતી રહેલી એટલે આ ટેપ રેકર્ડ બોલી શું એટલે અમારા બુદ્ધિ નો છોટો ના હોય. બુદ્ધિ નો છોટો ના હોય તો ભગવાન જ બુદ્ધિ કેવી હોય? એટલે આવી બુદ્ધિ ની વાતો કોઈ કરવી નહીં. બુદ્ધિ રા આ મનુષ્ય ને જ્યાં આગળ સાચા મનુષ્ય છે ને ત્યાં સુધી બુદ્ધિ છે. શું છે? અને કબીર ની બુદ્ધિ બુદ્ધિ નથી, એ સમ્યક બુદ્ધિ છે. શું છે? સમ્યક બુદ્ધિ છે. બુદ્ધિ અવ્યભિચારિણી છે. કઈ છે? અને હા એમાં કલંક નથી. હા કલંક નથી. સમાન બુદ્ધિ છે. એટલે વાત સમજવી પડે શું કાળ ચાલ્યું છે નથી. સાહેબ કહે છે અરે કોઈ કુછ કહો, કોઈ કુછ કહો, બાકી હે જા કે હે. અરે ઉલટ કવર કી ફેસ કે મહબૂબ કે નૂર મે લટકે લટકે એમ કરી દીધી. અરે 1000 માણસો એવા છે જેને માન લટકી ગયેલા છે. તારે માર ખાય નહી તો મન વસ્તુ હોય તો કોણ માર ખાય છે? નહીં તો મન કુદા કુદ કરે શું થાય? બૂટ મારે મને બૂટ માર્યો મન નહીં કુદા કુદ કુદા કુદ કરી ગયો. શું કહ્યું? મન રસ થયેલું. આ બધા જે માર ખાતા ભગવાન જ છે. પણ તમને હજુ ના ખબર પડે. ના ના પણ આ ઘટોઘટમાં ભગવાન તો શું કહ્યું? એમાં એકમાં નથી માર ખાય, એમાં નથી, બધામાં ઘટોઘટમાં ભગવાન છે. શું કહે છે? એ કહે છે કે બધામાં ભગવાન છે. ભગવાન માર ખાવાની શક્તિ ઉત્પન્ન થાય ત્યારે તો કઈ ભગવાન છે. બાકી ભગવાન છે પણ અપ્રગટ રૂપે છે. કેવા છે? અવ્યક્ત રૂપે. શું શું અવ્યક્ત રૂપે? તો કાય છે બધા આ જાનવર માં ઝાડ પણ બધા મત છે. બધે ઠેકાણે છે. વ્યાપક છે. હા વ્યાપક છે. અરે વ્યાપક નથી, વ્યાપક હોય તો સંદાસ કેવો બધીએ? તો કેમ છે? રસોડું રસોડું સંદાસ જુદું રહે. વ્યાપક કઈ નથી. લોકો સમજાય આવ્યું ને ખોશ. આ મંદિરો માં હું એક વસ્તુ બતાવું તમને. આ મંદિરો માં બધી મૂર્તિઓ દરેક જાતની છે. એને શયનગ્રહ રાખો. આ મહાત્મા લોકો મંદિર ના પૂજારી હોય શયનગ્રહ રાખો. મંદિર માં મૂર્તિઓ છે એને માટે શયનગ્રહ રાખ્યો. હા પણ હોવાનું રાખો મતો જબરજસ્ત. આમ હા પણ ગાંજા જવાનું તો રાખ્યું નથી. જજરું નથી રાખ્યું. પૂજારીઓ ખાઈ જાય ભગવાન સંદા થવું પડે, પણ ભગવાન ખાતા નથી અને ખાય ત્યારે સંદા થવું પડે. જૈન નું ગયું ચૂનામાં, વૈષ્ણવ નું ગયું ચૂનામાં, ને સ્વામિનારાયણ નું ગુણામાં. ફેજો ભગત એમ કેતો ભજન માં કે જૈન નું ગયું ચૂનામાં, વૈષ્ણવ નું ગયું ચૂલામાં, સ્વામિનારાયણ નું ગયું ખુણામાં. ફેજો ભગત, ફેજો ભગત કેતો તો કે જૈન નું ગયું ચૂનામાં, મંદિરો બાંધવા, એટલે મંદિરો બાંધવા, પછી વૈષ્ણવ નું ગયું ચૂલામાં છપ્પન ભોગ નું, અને સ્વામિનારાયણ નું ગયું ખુણામાં. કુરાન કુરાન સબ બાદ હજી ખતરા પડતા બોલ દેખો અનુભવ જેવી આપણે જેવી રીતના અહીનું જીવન લાઈફ લાઈફ જે જાણીએ છીએ એવું ત્યાં પણ એવું છે. એ ફક્ત એટલો કે આપણે અહીંયા આગળ થશે મનમાં જુદું હોય, વાણીમાં જુદું હોય, વર્તન માં જુદું હોય, ત્યાં એવું ના હોય, મન વચન કાયદા એકતા હોય, જુદું હોય, મન મનમાં હોય એવું વાણીમાં જુદું બોલે, વાણીમાં હોય એવું વર્તન માં જુદું. એટલે આ લોકો દુઃખી દેખાય. કયું તેથી કહેવાય કયું માં આવું થઈ જાય અને પછી માથ ના તરફડે એમ તરફડ્યા કરે. લાખો વખત મન વચન કાર્ય એકતા હોય તો હજી શાંતિ, એકતા હોય ને તરફડાય, માસ ના તરફડે એમ તરફડાય કરે, સાધુ સંજય જેવો તરફડાય કરે. મન અને બુદ્ધિ એ બંને છૂટા પાડી શકાય કે બંને એક જ છે? બધું જુદું છે, તદ્દન બિલકુલ લેવા દેવા નહીં, એવું જુદું છે, તદ્દન જુદું, લેવાય નહીં લેવાય. બંનેના ગુણધર્મ જુદા, વસ્તુતા જુદી, બધું જુદું. તદ્દન બુદ્ધિ અર્ધચેતન છે, મિત્ર ચેતન છે, અને મન એની ગમતું તદ્દન જુદે, અને મન વસ થઈ જાય એટલે બધું સર્વસ્વસ થઈ ગયું કહેવાય, મન વસ થઈ ગયું. તમે જ્ઞાન લીધું કાલે તારા મનમાં જે વિચાર આવે તે સારા હોય કે અગર ખોટા હોય તો એ બધા જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. શું છે એ વિચાર તમને નથી આવતા, એ વિચાર મનને આવે. શું આવે? એટલે મનનો ધર્મ જ છે વિચાર કરવાનો, એ જ્ઞેય છે, તમે જ્ઞાતા છો એટલે મન રસ્તે જ. શું કહે? આ જ્ઞેય જ્ઞાતાના સંબંધને બદલે મનમાં તન્મય કર થાય એનું નામ સંસાર. શું કહ્યું? કર્માયકાર સંબંધ સુધી ગયો અને જ્ઞે જ્ઞાતાનો સંબંધ ઉત્પન્ન થયો એટલે તમને મન વસ થઈ ગયું. સબકોન્શિયસ માઇન્ડ છે એ શું છે? માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ફિઝિકલ સબકોન્શિયસ ચિત્ત જે ભટકવા જાય છે બહાર ભટકે છે તે વગર છે ખુદાબસ ની ભટક્યાત કરે છે ખુદાબસ હોય ને એ રીતે ભટક્યાત કરે છે વગર છે મન આ શરીર માંથી બહાર નીકળે નહીં આપણા રોજ મારું મન મુંબઈ જાય છે મન નીકળે જ નહીં એ ચિત્ત જ ભટક્યા કરે મૃત્યુ થાય છે ત્યારે આપણા લોકો કહે છે જીવ નીકળી ગયો તો એ શું છે હા ખરેખર નીકળે છે બેનાથી સગાઈ તૂટી ગઈ દેહ ને અરે જીવ ને જે સગાઈ છે એ સગાઈ તૂટી જાય એટલે નીકળી જાય સગાઈ શેનાથી છે સાસો સાસ જી નીકળી જાય અને જીવ એકલો ના નીકળે જેને સાયન્ટિસ્ટ વજન કરે એવો જીવ નીકળે કેવો એટલે કર્મ બર્મ સાથે ક્રોધ માન માયા લોભ આખું લશ્કર બધું અને ક્રોધ માન માયા લોભ નીકળે ક્યારે જી નીકળી ગયા પછી વારી ઝીડી નીકળ્યા શરીર માંથી કઈ રહી ના રહી એવા કાકા છે ક્રોધ માન માયા અને સાયન્ટિસ્ટ એને વજન કરે વજન થાય બાકી આત્માનું વજન હોય નહીં આત્માનું વજન હોય નહીં જ્યાં સુધી આ કર્મ લેપાયેલો છે ત્યાં સુધી વજન મનુષ્યની ચેતના અને બીજા સૂક્ષ્મ જીવ એકેન્દ્રીય જીવો આ વનસ્પતિ કાય એ બધા જીવોની ચેતના એમાં કઈ ફેર ખરો ચેતના ડિફરન્સ નહીં એના આવરણ ઉપર જે આવરણ છે ત્યાં ઝાડ પણ ને બધાને એક જ પાણું પડેલું હતું એક પાણ જેટલું અજવાળું બહાર નીકળે અને માણસ ને મનુષ ને પાંચ પાણા પડેલા એટલે પાંચ પાણા જેટલું અજવાળું એટલે પાંચ પાણા ના પ્રકાશ થી જીવે છે પેલો એક જ પાણા ના પ્રકાશ થી જીવે છે આત્મા નો પ્રકાશ સરખો જ છે પણ ઉપર આવરણ જે છે કવર એમાં એક જ પાણું પડે છે એના એ પ્રકાશ થી જીવી રહ્યા છે ઝાડ પાન બધા અને મનુષ્ય ને પાંચ પાણા થી જીવી રહ્યા છે મનુષ્ય ગાય ભેંસ એ બધા બકરી એ બધા પાંચ પાણા થી સમજ્યું ને અને કીડી મંગોળી કીડીઓ કીડીઓ ત્રણ પાણા થી જીવે છે મંગોળો ચાર પાણા જીવે છે પતંગીઓ ચાર પાણા થી જીવે છે સમજ્યું ને આ શંખ માં જીવી રહે છે એ બે પાણા થી જીવે છે અરે એમાં જેટલા હોલ પડે અને કાલે તમને ઘડો થોડો ભાગ તોડી નાખ્યો આપણે પ્રકાશ ઊભું થયું તમારું પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ થયેલું થોડું બધું બાકી રહેલું ગઈકાલે જ્ઞાન આપતી વખતે બિપિનભાઈ ને એક દરવાજો દેખાયો જ્ઞાન વખતે એમને એક દરવાજો દેખાયો અને દરવાજો ખુલ્લો એનો શું અર્થ કાલે જ્ઞાન વખતે પડઘા છે ખાલી ચિત્ત ના પડઘા છે બીજું કોઈ છે